અચાનક મારા ચેતમાં લાગે ચોટ કે ઘાયલ થઈ પડી રે લોલ ગઈતી ભરવાને નિરસૈયર ના સંગ મારે લોલ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. Narayan Swami Narayan. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેચ દુર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 45મું. 51 ભૂતનું ટોળું કાઢવાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના પોષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાવો છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાવો છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કરી વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે, રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે, ને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે છે, રાજસ કર્મ કરીને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વે મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ, તો એનો ઉત્તર એમ છે જે એક રજોગુણ છે, તેના દેશકાળાદિકને યોગ્ય કરીને અનંત પ્રકારના ભેદ થાય છે, માટે રાજસ કર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી. એ તો જેવા દેશ કાળ સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે, અને ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમપદ પામવા જેવું સુખ ભોગવે, અને ભગવાનને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે, અને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમ પદને પામે. માટે જે સમજવું હોય તેને તો ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું, અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો છે, ભગવાનને ભગવાનના સંત જે પ્રકારે આપણા ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું. અને ભગવાનને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે, અને સૂર્યચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાનને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવો પ્રકાશને પામ્યા છે. અને દેવલોક મૃત્યુલોકને વિશે જે જે સુખિયા છે તે સર્વે ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે, માટે જે પોતાના આત્માનું રૂડું થવાને ઈચ્છે તેને તો સદગ્રંથને વિશે કહ્યા જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવું. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 45મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલો પહેલાં નાના નાના કયો પછી મોટા કી. ઉમેશભાઈ સરસ તિમિર ભગત કેવું કે સરસ કનો ભગત. કે તમે પણ ત્યાં કેમ બેઠા હો, અહીંયા આવી આવો. એટલે તમે રમેશભાઈ થોડાક આ બાજુ બેસો, થોડાક થોડાક બસ. હવે કનુભાઈ અહીંયા તમે આવી આવો. એટલે મારે હું પાછો આમ આ લોકોનું કેમેરા સામે જોવાનું હોય ને. હજી રમેશભાઈ થોડાક આ બાજુ બેસો તમે, બસ. હવે બોલો કનુભાઈ. પરથારો ને આ વચના વૃત બોલવાનું છે, આ તો બોલો વાંધો નહીં. સરસ. આ વચનામૃત છે એનું નામ છે 51 ભૂતનું ટોળું કાઢવાનું, એવું નામ છે. તિમિર ભગત, શું નામ? એ શું એટલે? તત્વો છે ને એ બધા ભૂત છે આપણા શરીરમાં. 51 દેવતા, એ બધા થઈને 51 છે. એ ભૂત આ જીવને ચારેય બાજુથી વળગીને બેઠા છે અને એ બધા માયાના છે. આ દેહ છે ને આખું એ ભૂતનું બનેલું છે. એમાં એ જીવ જ એક જીવાત્મા એક જ એવો છે કે ચૈતન્ય છે, શક્તિમાન છે, પ્રકાશમાન છે, ભગવાનથી નજીક થઈ શકે એવો છે. આ બધા તો જડ છે અને એકદમ શ્યામ છે અને જીવને પણ શ્યામળો કરી મૂકે એવા છે. અને ભૂત તો એવા જ હોય ને. ભૂત કેવું હોય? નથી જોયું આ શરીર સામે જોઈ લે ખબર પડી જાય. ઘડીક થાય તો એક ખાલી ભૂત લાગે. કોઈને એક ભૂત વળગ્યું હોય તો એ કેવું કરાવે? આખા ઘરને ધમધમાટી બોલાવે અને પોતે તો ભાન જ ભૂલી જાય, પોતે કોણ છે એ જ ખબર ન હોય. એ તો ઓલો ભૂત હોય ને એનો જ પ્રભાવ હોય. જ્યારે એક ભૂત વળગે, બ્રાહ્મણના દેહમાં ભૂત આવે, પછી એ ભૂત ધૂણે કે વળગે અને એને જ કોઈ ભાન ન હોય, પછી એને કંઈક કાઢે ત્યારે ભૂત બોલે, પેલા કે કોણ છો? તો કે હું ભૂત છું એમ. હા, જે કંઈ નામ હોય નામ બોલે, ભૂત થઈને આવ્યો છે એમ. તો તારે શું જોઈએ છે એમ? શું જોઈએ છે એમ? તો કે બકરો જોતો, બકરો. હું ખવીશું એમ કે. તું કોણ છો? તો હું ખવીશું. પછી કે તારે શું જોતું છે, શું કામ આવ્યો? તો કે બકરો જોતો, બકરો. કોના દેહમાં? બ્રાહ્મણના દેહમાં. એટલે તું બ્રાહ્મણ છો ને બકરો માંગશો? બ્રાહ્મણને બકરો હોય, એને તો બિચારાને આમ ભાળી જાય તો હરેરાટી થઈ જાય, અને એને બકરો હોય. પણ એ ઓલું ભૂત, એ તો બ્રાહ્મણ તો ભૂલી જ ગયો હોય, બ્રાહ્મણ છે જ નહીં, ત્યાં તો ખવી થઈ ગયો હોય. એક ભૂત વળગે તો ખવી કરી મૂકે. તો આ તો 51 ભૂત આ શરીરમાં છે. એક ઇન્દ્રિય કે એક કોઈ પણ પ્રકારનું આ તત્વ છે, જો એ થોડુંક અમથું ઊંચા નીચું થાય તો શરીર આપણને ભાન ભૂલાવી દે. હું આત્મા છું, હું દેહ નથી, એ ભૂલાવી દે. એ ભૂત પોતે છે તો આત્મા, બ્રહ્મરૂપ ભગવાનનો ભક્ત, એ ભૂલાવી દે. એટલે ભૂત છે. તો 51 ભૂતનું ટોળું કેમ કાઢવું એની વાત છે આ વચનામૃતમાં. મહારાજે એક એક શબ્દ જે બોલ્યા છે ને આપણને આમ બહુ આમ સમજવા જેવા છે. પહેલેથી જ આપણે એક એક શબ્દ જોતા જઈએ. શ્રીજી મહારાજ બોલ્યા, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી, ગ્રહસ્થ, સત્સંગી, પાળા અયોધ્યાવાસી એ તમે સર્વે જો, કોઈને બાકી ન રાખ્યો, બધાય ગ્રહસ્થ સર્વે એટલે બાય ભાઈ બધા આવી ગયા, બાળક મોટા બધા, બ્રહ્મચારી એટલે સાધુ અને બ્રહ્મચારીને પાળા, પાળા તો અલગ લીધા પાછા, અને અયોધ્યાવાસી એટલે આચાર્ય મહારાજ, મહારાજનો વંશ બધો આખું ધર્મકુળ બધાને લઈ લીધા. મહારાજ કે એ તમે સર્વે મારા કહેવાઓ છો, અમારા નહીં, અમારામાં એટલું બધું ન હોય. તમે બધા, હવે જુઓ તો ખરા મહારાજે શું કીધું, મહારાજ કે તમે બધાય મારા કહેવાઓ છો. ભગવાને તો આપણને પોતાના માની લીધા છે, જ્યારથી કંઠી બાંધી વર્તમાન ધારણ કર્યા, પૂજાપાઠ કરતા થયા, સત્સંગી થયા ને ત્યારથી મહારાજે સાધુ આમ વર્તમાન ધરાવ્યા ને લે તું આ ભગવાનનો આજથી ભજન કરવા માંડ અને આ વર્તમાન પ્રમાણે રહેજે, ત્યારથી મહારાજ કહે કે આ મારો, તમે મારા. પણ હવે જીવનો વાંધો છે, હવે આપણે માનવાની વાત છે. ભગવાને તો માની લીધા છો, આપણે જો એમ માની લઈએ કે ભગવાન હું તારો જ છું, આપણે એમ કહીએ ખરા હું તારો છું, પણ બીજાનો હોત એમ તારો જ છું એવું નથી રહેતું. એક આ લોકના સ્ત્રી હોય કન્યા, એકવાર હાથ ઝાલે કે હું તારો, અને ઓલો એનો પુરુષ હોય એમ કે હું તારો, કેવું પછી એને બંધન થઈ જાય, હે કેવું બંધન થાય, એકબીજાનું વચન માટે ખપી જાય અને એકબીજાને રાજી કરવા માટે અડધા અડધા થાય. શ્રીજી મહારાજ એવા છે, એનો ભગત જરીક પુકાર કરે તો અડધા અડધા થાય, એવા મહારાજ છે આપણા, દયાળુ બહુ મહારાજ છે. એટલે મહારાજ કે તમે બધા મારા છો. હવે તો આપણે મહારાજને એમ કહેવાનું કે હે મહારાજ હું તારો જ છું, તારો છો એટલું નહીં, આપણે બધાએ કરીએ હે મહારાજ તમે મારા થયા, હું તમારો થયો, તમારો થયો બરાબર, પણ બીજાનો નથી કોઈનો, એ પાકું કરવાનું. આ દેહનો પણ હું નથી, આ આંખ કાન જીભડી કે જે કાંઈ છે ઇન્દ્રિયો અંતકરણ કોઈનો હું નથી, નથી હગાવાઈનો, હું ઓરિજિનલ તમારો છું. અને જીવ તત્વ જે છે, જીવ તત્વ અને ભગવાન તત્વ બે એક બ્રહ્મ તત્વ છે. જીવ છે એક ભગવાનનો જ છે, જીવ કોઈ દી દેહનો થાય નહીં, દેહ તો નાશવંત છે, અને બીજું કાંઈ જે કાંઈ સામે દેખાય છે એ બધું એવું છે. એટલે એવું પણ એવું પાક્કું થઈ જાય કે હે ભગવાન તારી સિવાય બીજું કોઈ મારું નહીં. રૂકમણીજી એવું કર્યું, રૂકમણીજીએ નાની ઉંમર પણ એને મનથી જોયું કે મારે કૃષ્ણને ભર્યો વરવું છે, પાકું કરીને કહું હું વરું તો કૃષ્ણને વરું, બાકી કોઈને ન વરું. એમાં એનો ભાઈ રૂકમી, એનો મિત્ર હતો શિશુપાળ અને એ રાજા હતો, એ કે હું વરાવું તો આને વરાવું એમ, એમાં રૂકમિણીને ખબર પડી, આને બધું ચોખ્ઠું ગોઠવી દીધું, નક્કી થઈ ગયું, દિવસ પાકો થઈ ગયો, હવે કૃષ્ણ તો ક્યાં ઠેઠ દ્વારકામાં અને આ ક્યાં એનું જે પણ બહુ દૂર કુંદનપુર કહેવાય ને કે એટલે કઈ બાજુ છે પણ એ દૂર એમ, પણ ક્યાં રૂકમિણી ને ક્યાં એ જમાનો ત્યારે આવું, પણ રૂકમિણીએ નક્કી કરી લીધું. પણ હવે એને ચિંતા થાય, અમે રૂકમિણીને કહેલા મારા કૃષ્ણને હું તો એને માની છું મારે વરવું નથી, પણ એને ખબર જ નથી કેમ થાય. એક પત્ર લખ્યો અને ગુપ્ત રીતે એક માણસને મોકલી દીધો, અને પત્રમાં એવું લખ્યું કે હે કૃષ્ણ હું તને વરી ચૂકી છું, ધ્યાન રાખજે આ દિવસને, આ ઘડીએ હું અહીંયા હશ, છેલ્લો દિવસ હશે ત્યાં સુધીમાં તું આવી જજે, અને એટલું ધ્યાન રાખજે. જોજો આ શબ્દ, સિંહનો ભાગ શિયાળિયા લઈ ન જાય. જોજો સિંહનો ભાગ શિયાળિયું લઈ ન જાય, કેવું એને મનમાં બળ હશે, વરું તો એને વરું નહીં જીભ કરડીને મરું એવું નક્કી કર્યું હતું ને, દીકરાને પણ ન વરું એમ. અને પછી થયું કેવું, મહારાજ શ્રીકૃષ્ણ ભગવાન આવ્યા ટાઈમે અને બાવડું ચાલીને લઈ ગયા. પણ એણે નક્કી કર્યું કે હું તારું, તારી સિવાય કોઈનું નહીં, એવું નક્કી કર્યું. એટલે પછી એને એમ થયું. અને ભગવાન, પણ આપણને ભગવાને તો પોતાના મહેનત છે. મહારાજ વખતે એક સંઘ આવતો હતો, બુરાનપુરનો જ, બુરાનપુર બાજુથી ભક્તોનો સંઘ ગઢપુર મહારાજના દર્શને. હવે દૂર બુરાનપુર તો ઠેઠ આવ્યું, સુરતની ઓલી બાજુ તો ન્યાથી ચાલીને એટલે ઘણો સમય લાગે, એમાં એ જમાનો નાસિકની આજ બાજુ. હા, તો ક્યાંથી આવતા હતા, ચાલીને આવતા હશે રસ્તામાં એ જમાનો. એમાં અચાનક થોડુંક જંગલ જેવી જાડી આવી અને એમાં ચોર લૂંટારાઓ 5-6 આવ્યા અને ચારે બાજુ બોકાની વાળેલી, ચારે બાજુ ઘેરી લીધા સંઘને. ખબરદાર, હાથ ઊંચા કરી ગયો ને જે કાંઈ હોય મૂકી ગયો ને આવું બધું, તો બધા ગભરાઈ ગયા. હરિભક્તો શું કરવું હવે? તો એ સંઘમાં બધાય ભક્તોએ મહારાજને પહેરામણી પહેરાવવા માટે સારા વસ્ત્રો, અલંકારો, કોઈ બીજી ભેટ સોગાદો એવું બધાએ થોડું થોડું પોતાની ભાવના પ્રમાણે સાથે લીધું હતું. બધાને સામાન તો મુકાવવા માંડ્યા. બધાએ તો મહારાજ સ્વામિનારાયણ શું થાય. એમાં એક માજી હશે, એની પાસે એક વેઢ હતો. ઓલા ચોર બધું ખંખેરવા માંડ્યા તો આને વેઢ હતો ને ફેંકી દીધો, બાજુમાં વાડ હતી એમાં નાખી દીધો કે આ તો ભગવાન માટે છે ને, આ તો લઈ જાય કેમ મેળ પડે. અને એમાંય બધાએ મહારાજને આર્તનાથી પ્રાર્થના કરી, મહારાજ અંતર્યામી સ્વરૂપે આવ્યા, 5-6 આમ ઓલા પહાયતા સ્વરૂપે ઘોડેસવારો લઈને આવ્યા અને આ બધાને હોટી હોટીએ માર્યા ને ઘેરી લીધા અને બધો સામાન મુકાવ્યો, પાછો અપી દીધો, આ બધાને કાઢી મૂક્યા અને મહારાજની પાછા નીકળી ગયા. આ સંઘ પાછો ફરતો ફરતો ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યો. મહારાજને પગે લાગ્યા, દંડવટ કર્યા, મહારાજને બધી ભેટ જે હતી ને આપી. પણ ઓલા માજીની પાસે કાંઈ હતું નહીં, એટલે માજી કહે કે મહારાજ અમારે તો રસ્તામાં આવી ઘટના થઈ, એમાં કોઈ આવી અને આ બીજા બધાને પાછો આપી દીધું, પણ મેં તો, મને એમ થયું કે મારા મહારાજ સિવાય આ ચોરને ક્યાં દઈ દેવું, એટલે મેં તો વાડીમાં ફેંકી દીધું. મહારાજ કે માજી તમે તો અમને આપી દીધું, ત્યારથી અમે લઈ લીધું, જો અમારા હાથમાં વેઢ અમે પહેરેલો છે. માજીને વેઢ બતાવ્યો, ભલે વાડીમાં નાખ્યું પણ મહારાજે બારોબાર સ્વીકારી લીધું. કેમ? કે આ કોઈ ચોર લૂંટારાને જવું ન જોઈએ, આ તો મારા મહારાજ માટેનું છે, એની સિવાય કોઈની પાસે ન જાય. એ ભાવ મહારાજ કે તમે મહારાજ છો એટલે હું તમને આ બધી વાત કરું છું, પણ હવે તમે પણ મારી સિવાય બીજા કોઈને નહીં વળાકતા. એમ ભગવાન એટલી અપેક્ષા રાખે, એટલી અપેક્ષા રાખે. પ્રહલાદજી એવું નક્કી કર્યું કે હે ભગવાન નારાયણ, તું મારો ને હું તારો, આ મારો બાપ એ તો મસ્કન ઓલો મચ્છરિયા જેવો. એમ બાપને મચ્છરિયા જેવો કહેવાતો હોય છે, દાદા કહેવાય, તમે માતા તમે પિતા તો એ હું, હે? પણ એ તો જન્મ તો દીધો જ ને. જો પણ તોય પ્રહલાદ એ ધર્મ નો તો ચૂકતો, માતા પિતાને હવારમાં પગે લાગવો, એનો બાપ આમ કરી જાય પણ ઓલો પગે લાગવા જાય પ્રહલાદ, એમ ધર્મ નહોતો ચૂકતો, પણ ઓળખતો હતો કે મારો બાપ છે, છે મારો આ શરીરનો બાપ છે, એટલે મારે એ રીતે રિસ્પેક્ટ રાખવી. પણ છે તો ભગવાનનો વિરોધી, એટલે મારો તો, મારા માટે હિતકર નથી, એવું એને નક્કી થઈ ગયું. મારો તો હિત કરનાર તો એક નારાયણ છે. તો ભગવાને સર્વ પ્રકારેનું ધ્યાન રાખ્યું, બધી રીતે મહારાજે એનું ધ્યાન રાખ્યું ભગવાને. એટલે એવું છે, મહારાજ કે તમે મારા કહેવાવો છો તે મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. લો મારા કહેવા, એવું થાય. સબરીજીને એવું થયું, તો સબરી એકવાર ઓલા બોર વીંટી હતી ને, તો કોઈક વળી બાર ઓલો બાર વટ્યો નીકળ્યો, એ શું કરશો બોર લાઈ, બોર જૂટવા ગયો ઓલો બાર વટિયા જેવો કોઈક માણસ નીકળ્યો છે કે લાઈ બોર બધાય, એટલે ભીલડી બિચારી ગઢી હોય, પણ મહારાજ માટે ભગવાન માટે એ તો કરતી હતી. તો જોટવા ગઈ ને તો સબરીએ બોર ઉછાળ્યા, લેજે હજાર હાથવાળા, હો લેજે હજાર હાથવાળા, એક કોઈ બોર નીચે ન આવ્યું. કારણ કે એને એમ હતું કે આ કોને માટે હું લઉં છું, એને માટે લઉં છું. દરરોજ વીણતી હતી પણ એને માટે વીણતી હતી. હવે એ બીજો કોઈ લઈ જાય પોહાય કંઈ, પણ આપણને તો પોહાય. એટલે મહારાજને વાંધો, મહારાજ એટલે થોડીક વાર લગાડે છે. આપણને તો શું છે કે વધે તો મહારાજ પાસે, મહારાજ માટે રાખવાનું થાય. ઓલો કહે ને, વધે તો દેજો પ્રસાદી કે ખાવે છે. બ્રહ્માનંદને પ્રસાદી દેજો, બ્રહ્માનંદ સ્વામી કીધું છે ને. એટલે આપણે એવો એવી ભક્તિ રાખીએ. પણ આજ આવી ભક્તિ થાય, એ મહારાજ, આપણે મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ તમે અમારા, તમે મારા, અમારા નહીં મારા, એમ તો અમારામાં હજી થોડું બોલે, તમે મારા. સાવધાન રહેજો, જો જરાય ગાફલાઈ રાખશો. જો મહારાજ કેવું કીધું, તમે મારા કહેવાઓ છો, તમે પણ સુધા સાવધાન રહેજો. સોરી, તમે અમારા થકી, તમે કાંઈ ગાફલાઈપણે વર્તો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં, અને તમે કાંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. તમે મારા કહેવાઓ છો અને હું તમને ખટકો રાખીને વર્તાવું, અને તમે ગાફલ વર્તો તે મારાથી જોવાય નહીં. ગમે બાળક હોય, ડાયો હોય, ઓલું હોય, પણ એમાંય ક્યાંક થોડીક ગાફલાઈ રહી જાય ને ભૂલ કરે, ભૂલ થાય, નુકસાની થાય એવું હોય તો બાપને ચિંતા થાય ને, તરત ચિંતા થાય, તરત ચિંતા થાય. એમ આપણા બાપ મહારાજ કે તમે મારા છો, એટલે મહારાજની ચિંતા. ઓલો એક શિક્ષક હોય, છોકરાઓને ભણાવતો હોય, એમાં હોશિયાર છોકરા હોય, એની ઉપર એને વધારે નજર હોય, અને એ બરાબર ધ્યાન રાખે, સમજી ગયો છે ને, અને એમાં સાહેબ આમ અઘરા કોયડા હોય ને સમજાવતા હોય, અને એમાં ઓલો છોકરો થોડોક અસાવધાન થાય તો સાહેબને શું થાય? આ સાહેબ બેઠા છે, શું થાય? અરે મનમાં થાય, એલા ભાઈ તું તો ધ્યાન રાખ, ઓલા બધા તો ઠીક છે પણ તું કેમ સમજતો નથી, થાય કે નહીં? એવું મનમાં થાય, અને ફરીથી કહે કે જોજે હો હવે ધ્યાન રાખજે, ગાફલાઈ નહીં રાખતો નહીં તો પછી નહીં આવડે. મહારાજે આપણને ડાયા છોકરા, હોશિયાર છોકરા મારીને પોતાના ડાય કર્યા છે. એટલે પહેલાં કીધું કે તમે મારા છો, એટલે હું તમને કહું, જો જરાય કે ગાફલાઈ પણ વર્તો તો અમારા થકી દેખ્યું ન જાય, એમ જોયું ન જાય. અને થાય એવો ગાફલાઈ આવે, થોડી કમથી ગાફલાઈ જોઈ તો મહારાજના ભક્તને બહુ મોટી ખોટું થઈ ગઈ છે ને, ખોટી ખોટી મોટી મોટી ખોટ આવી જાય. મોટા મોટા ભક્તોને કેટલી કેટલી સાધનાઓ કરી હતી, વ્રત તપ જપ કર્યા હોય, પણ હા એમાં થોડીક ક્યાંક ગાફલાઈ. ગાફલાઈ શું? ગાફલાઈ એટલે હું આ બેદરકારી, પણ અહીંયા શું સમજવું આપણે? નિયમ દેહ ભાવ આવી જાય ભગવાનમાં, ને ભગવાનના ભક્ત કે સાધુમાં મનુષ્ય ભાવ આવી જાય, આ મોટો ગાફલાઈ છે. દેહ ભાવ આવે ને એટલે ઓલામાં ઓલું મનુષ્ય ભાવ દેખાય. જો આત્મભાવ હોય, બ્રહ્મરૂપે વર્તતા હોય, દેહથી પોતાને જુદા માનતા હોય ને તો કોઈ દિવસ આવો ભાવ ન થાય, દિવ્યપણું મનાય. ક્યારેક આપણને ગાફલપણું આવી જાય છે ને લઈને. મહારાજ કે ગાફલપણે વર્તો તે અમારાથી, અમારા થકી દેખાય નહીં. કારણ કે ક્યારેક આપણને ભગવાન છે, ભગવાનના સંત છે, એ ક્યારેક આપણે એવું ધાર્યું હોય કે આમ કરવું છે, અને એને બદલે બીજી રીતે જ કરાવે, ઊંધું ક્યાંક બીજું કરાવે, ત્યારે શું થાય? ત્યારે મનમાં મનુષ્ય ભાવ આવે, અને જે મનુષ્ય ભાવ આવે ને એ મોટી ગાફલાઈ છે. મનમાં ત્યારે એમ થવું જોઈએ કે જેથ હોય તે, એને તો દરેક જીવનું કલ્યાણ કરવું છે, એને બીજો શું આશય છે? એ તો કેવળ ભગવાનના સંત છે અને બીજા જીવનું કલ્યાણ કરવાને માટે જ બેઠા છે. મને કહે છે કે મારું ધાર્યું નથી કર્યું, એમાંય મારું કંઈક હિત હશે, અને આ વર્તાવે છે એમાં એનું કંઈક સારું છે, એમ ભાવ રાખી મને સમજાતું નથી, કારણ કે મારામાં ક્યાંક દેહભાવ છે. જો આવો ભાવ વર્તે તો વાંધો ન આવે, નહીંતર ગાફલાઈ, ગાફલપણું કહેવાય. મહારાજ કે ગાફલપણું આવી જાય તો નુકસાની જાય, અને બહુ કિંમતી ચીજ છે. હવે કેટલી, એક તો મનુષ્ય દેહ અતિ કિંમતી પ્રાપ્ત થયો છે આપણને, અતિ કિંમતીમાં કિંમતી મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, એમાં ભગવાન મળ્યા, ભગવાનના સાચા સાધુ ઓળખાણા, સત્સંગ ઓળખાણો, કેટલી મોટી કિંમતી વસ્તુ પ્રાપ્ત થઈ છે. હવે ઘરમાં સોના દાગીના હોય તો એને કેવી રીતે રાખીએ આપણે? હરખા હાચવીને રાખ્યા હોય, લોકરમાં મૂકીને રાખ્યા હોય, અને તોય હાંજે હોવે ને તો જોવે દરવાજો બંધ છે ને, પછી લોકર સામે જોઈએ અહીંયા કંઈ વાંધો નથી ને, કેટલી સાવધાન રાખી, એમાં ગાફલાઈ રહી, અને ગાફલાઈ રહી તો ક્યારેક ભૂલ થઈ ગઈ તો થાય, કેટલું લૂંટાઈ જાય, એમાં આપણે સાવધાન રહીશ, બોલો કેટલા સાવધાન રહી. અને એમાં જો જરાક ગાફલે આવેલી એક્સિડન્ટ થાય છે, એ તો ગાફલાઈથી જ થાય છે ને, એમાં હું એમ કહેવાય કે ભાઈ કે મને એમ ગાફલાઈ નહોતી, એમાં તો ક્યાંક સેજ અમથી ક્યાંક આમ વાત કરવામાં રહી ગયો, કે ક્યાંક નજર ન ગઈ સેજ ડિસિઝનમાં એક થોડીક ગાફલાઈ રહી ગઈ, તરત ભટકાઈ જાય, અને કેટલું મોટી નુકસાની થઈ જાય. મહારાજ કે આવો મોટો મનુષ્યનો દેહ મળ્યો છે અમારી કૃપાથી, સત્સંગ ઓળખાણો, સત્સંગમાં આવા મોટા આવા સાચા સાધુ ઓળખાણા, હવે જરીકે દેહભાવ રહેવા દેવો નથી, અને તમે જરીકે મનુષ્યભાવ કેળવતા નહીં, ગાફલાય નહીં આવવા જતા, નહીંતર બહુ મોટી નુકસાની જશે. માટે જે મારા કહેવાયો છો તેમાં મારે એક તલ માત્ર કસર નથી રહેજો ખરા. કેવું મહારાજ કે, મહારાજ કે એક તલ માત્ર, જરીકે કસર ન, એક એક શબ્દ એટલા કિંમતી છે, આમાં તો આપણે કેટલું કાગળ હાલશું એમ થાય. જરીકે કસર નથી રહેવા દેવી, એકદમ અણી શુદ્ધ કરવા છે. અણી શુદ્ધમાં તો તમે તો ખબર છે ને, અણી શુદ્ધ આવેલા તમે અહીંયા અમેરિકામાં તો અણી શુદ્ધ જોવે ને, ચોખા જોઈ લો, બાસમતી ચોખા જ બધા વાપરો છો, આમ કેવું આમ જોયો તો એમ મળા, આ ભારતમાં આવા જોવા ન મળ્યો ચોખા, એકદમ ચોખ્ખા ધોળા અને અણી શુદ્ધ, આમ જરી કે કકરી તૂટ ખંડિત ન હોય એ અણી શુદ્ધ. મહારાજ પાસે કુશળ કુંવરબાઈ હાથે ફોલીને હો અણી ચોખા લઈને આવ્યા ભક્તિભાવથી, મહારાજ હાથમાં લઈને ઓહો આ તો કેવા અણી શુદ્ધ છે, પણ એનું અંતઃકરણ પણ એવું અણી શુદ્ધ છે. આ બાઈનું અંતઃકરણ પણ આવું અણી શુદ્ધ છે, અને આ કેવું છે તો આ ચોખા જેવું છે. મહારાજ કહે કે તમને અમે એ કહીએ છીએ, જો આવું અંતઃકરણ અણી શુદ્ધ હશે ને તો અમારા ધામમાં જગ્યા મળશે, નહીંતર બીજે ફેરો ફરો ફેરો ખાવો પડશે, અને ઘણી મોટી ખોટ આવી જશે. અમે આગળ એવી ખોટની વાત કરી છે. તલ માત્ર કસર રહેવા દેવી નથી, લ્યો કેટલી મોટી વાત મહારાજ કહી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો, જરા કંઈ ગાફલાઈ આવવા દેતા નહીં. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં, એટલે હું તિમિર ભગત તમારો પગ ટકશે નહીં, એટલે સત્સંગમાં ટકી નહીં શકો. આ સત્સંગ મળ્યો ને એમાંય સાધુ ભગવાન મેળા ને એની આપણે સેવા ભક્તિ કરીને તો આપણી જેવું તો કોઈ ન કહેવાય. એમ આપણે ન મનાય, પણ ભગવાનના ભગત જેટલો મહિમા એટલો છે, કે કેટલી મોટી પ્રાપ્તિ ને કેટલો મોટો મહિમા થયો. હવે એમાં ક્યાંક જો મનુષ્ય ભાવ કે ક્યાંક દેહભાવ આવ્યો અને ક્યાંક ઇન્દ્રિયો અંતકરણ ગાફલાઈમાં ક્યાંક રોકાઈ ગયા, આ લોકના ઓલા વૈભવમાં લલચાઈ ગયા, અને તો એટલા ઊંચે ચડે અને પગ લપશે તો આવે હેઠો, સીડીને 40 પગથિયા ચડી ગયો હોય ત્યાંથી પગ લપશો તો નીચો આવે. એમ કહે છે મહારાજ કે જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં, અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં, ઓહો જોત ખરા, મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની, મહારાજે નિયમ લીધી છો, મહારાજ કે મારે તમારા અંતરમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. મહારાજે ને એમ લીધી, શું કામ લીધી? પણ તમે મારા છો એટલે, હવે રાજાનો કુંવર હોય મોટું રાજ, એનો કુંવર હોય, અને હવે એ મમરા માટે નાની નાની વસ્તુ માટે રેડ્યા કરે તો રાજાને જ શરમ આવે ને કે આ તો મારો આપણું આબરૂ ખોહે. આ તો ક્યાંક આ મારો નથી લાગતો, ઘણી વાર એમ થઈ જાય, આ મારો નથી લાગતો એમ. મહારાજ કે કોઈ પ્રકારની વાસના કે કોઈ અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી, તમે મારા કહેવાઓ છો એટલા માટે એમ. અને માયાના ત્રણ, જો હવે આવ્યું, અને માયાના ત્રણ ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 3 ગુણ એટલે સત્વ રજ અને તમ. એ ગુણ પણ એ કોઈને નથી રહેવા દેવા, નિર્ગુણ કરી મૂકવા છે બધા જીવને, જે મહારાજ છે અને બધાને નિર્ગુણ કરી મૂકવા છે. ગુણાતીત અને સ્વામી તો ભાર દઈ દઈને કહે છો, સ્વામીની વાતે વાતે આવે. શું એ દેહભાવ રાખતા નહીં, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એવું વરજ્યો. બીજું શું સ્વામી વારંવાર, એ ક્રિયારૂપ થઈને ક્રિયા કરતા નહીં. સેવા કરો ને તો ક્રિયારૂપ થઈને નહીં કરતા. જો આપણે કાલ, આજે જ ક્યાંક વાત આવી હતી ને, એવી સ્વામી એક વાત કરી હતી ને, ક્યાંક કાલે જ વાત આવી હતી. અમારા પૂજ્ય ગુરુ મહારાજનું દરરોજ સવારે સત્સંગ કરીએ છીએ, ત્યાગ શોભા સંતની, અમારા સંતો માટેનું બહુ સરસ સ્વામીએ બુક લખી છે, દરરોજ વાંચી. એમાં પણ સ્વામીએ કીધું, એ આ પ્રવૃત્તિ કરો છો, સંસ્થાની પ્રવૃત્તિ છે, પણ એ ક્રિયારૂપ થઈને નહીં કરતા. સ્વામી કે ક્રિયાથી જુદું પડી અને સેવા કરવી. ક્રિયારૂપ થયા એટલે તો દેહભાવ આવ્યો, દેહભાવ આવ્યો એટલે અભાવ ગુણ આવે, સ્વભાવ વધે, બંધન થાય, અહમ ને મમત્વ એ માયા થઈ, એટલે એ નહીં. એટલે એ ત્રણ ગુણ ગુણાતીત કીધું. પછી 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, આ બધા ભૂત છે હો, આ 3 ગુણ એ ભૂત છે, 10 ઇન્દ્રિયો એ ભૂત છે. કોઈ આપને કીધું તો, એ દાદા તમારી 2 આંખો એ તો ભૂત જેવી છે એમ કીધું હોય તો કેમ થાય? તો હા છે ને, ભૂત થઈને જ વળગે આપણને હો. પછી તો કોઈને એમ કીધું હોય તો, પણ આ ભૂતો છે, શાસ્ત્રોમાં આને ભૂત જ કીધા છે, 51 ભૂત ભૂત કીધા છે. આ 2 હાથે ભૂત જ છે. જો એ ભગવાનને અર્થે કામમાં ન આવ્યા, આંખ છે ભગવાનને અર્થે કામ ન આવીને દેહરૂપ થઈને ક્યાંક જગતમાં ક્યાંક જો ક્યાંક વપરાણી તો જન્મ મરણ લેવડાવે. અને પાછું છે એવું કે આ બધા ભૂત એવા કે તમને પરાણે ખેંચીને જગતમાં જ ઢેળી જાય, ભગવાન પાસે ન જવા દે. એને જો ભગવાનના દર્શન કરવા આવે તો નકારો આવે. ભગવાનની પાસે ઊભા રહીને એક ટસે આપણે કેટલી વાર દર્શન કરી શકીએ? ન કરી શકીએ. ધ્યાનમાં બેસીને ભગવાનનું ધ્યાન કેટલી વાર કરી? નહીં. તરત જ આંખ ખેંચે, મન ખેંચે, બુદ્ધિ ખેંચે, જીવ બધું ખેંચે. અને ક્યાંક રૂપ ભાળી ગયા તો, ક્યાંક પિક્ચર જોઈ ગયા તો તરત આંખડી છે એ, ત્યાં તરત ખેંચાય. ન્યાય એને વાંધો નથી આવતો, દોડીને જાય, કારણ કે ભૂત છે. એને એ બધું ખવી હો વળગ્યું હોય બ્રાહ્મણને તો માગે શું? એ બકરો જ માગે એમ. આ બધા ભૂત છે એટલે નબળું જ માગે. શાસ્ત્ર વિરુદ્ધ અને સંતની ઈચ્છા કે રુચિ વિરુદ્ધ જે કંઈ કાર્ય હોય ને એમાં પ્રવૃત્ત આવે, જોરાવરીએ ખેંચી જાય આપણને. શાસ્ત્ર વિરુદ્ધ અને સંતના વચન વિરુદ્ધ આપણને, આપણી ઇન્દ્રિયો, અંતઃકરણ આ બધા છે ને ભૂત છે, એ બાજુ એને આગ્રહ કરીને ખેંચી જાય એટલે ભૂત. અને જો આપણને દોડીને શાસ્ત્ર પ્રમાણે, સંતના વચન પ્રમાણે રુચિ થતી હોય તો આપણે ભૂત જીત્યા કહેવાય, તો ભૂતથી પર થયા કહેવાય, દેહભાવથી પર થઈને થયા કહેવાય. પણ એ ઉત્પૂરું તો નથી થવાતું, તો જોર કરી અને ભાવના કરવાની અને એ પ્રમાણે કરવાનું કે હાલો આ મારીથી ભલે મનાતું નથી, મને સમજાતું નથી, પણ સાધુ કહે છે, શાસ્ત્રમાં કીધું એટલે સાચું, અને મારે એ પ્રમાણે જ કરવું જોઈએ. મને ભગવાનનું, મારું આંખડી છે એ ભગવાનની પાસે નજીક ન જવા દેતી, પણ મારે ભગવાનની પાસે જ રહેવું. જીવને તો ભાઈ ભગવાનથી નજીક જ થવું છે, પણ આ ભૂત છે ને બધા ખેંચીને દૂર લઈ જાય. આખો દિવસ જગતનું કામ કરે ને સાંજે એક કલાક કે અડધો કલાક ભગવાન પાસે રહેવું હોય ને તો ભગવાન પાસે ન રહેવા દે. પૂજા કરવી હોય કેટલી મિનિટ કરવી આપણે કરવા દઈએ, બોલો. હો ભગતને કોઈ કોઈને પૂછે ને પૂજા તો કે સ્વામી દરરોજ સવારે કરું. કેટલી વાર? 10 મિનિટ તો કરું. 10 મિનિટ પૂજા કરે, 10 મિનિટ દરરોજ હું પૂજા કરું, એમાં પાછો પહોરો. એલા 10 મિનિટ તો આ 24 કલાક 150 આવ જગતમાં 10 મિનિટ પૂરું થાય, એમાં રખી પાછું. પણ સારું કહેવાય, આ તો ભગવાનની ક્રિયા, ભગવાન રૂપ જો ક્રિયા છે એ તો એ ભાવથી, દિવ્ય ભાવથી 10 મિનિટ હું એક ક્ષણ કરીએ ને તો એ ઘણું છે. પણ આપણે સમજવાનું તો એ છે કે આ ઇન્દ્રિયો અંતકરણ ભૂત છે, ઢળીને જેન ત્યાં જ આપણે બહારની ક્રિયા વધારે કરાવે અને પછી ભગવાનની ક્રિયા કરવામાં એના સંકલ્પ ને એ બધું આપણને નડે, આડા આવે. પંચભૂત, પંચ વિષય, આ બધા વિષય એવા છે. ક્યાં વિષય? લો વિષય ક્યાં ક્યાં વાત આવે છે? બરાબર, અમારા તિમિર ભગતને પૂછીએ, ભાઈ આવે છે એટલે થોડોક બોલો, કાંઈ વાંધો નહીં. હા, પંચ વિષય, જગત આખું આપણે બધા પંચ વિષયમાં જીવીએ છીએ. આવ્યા જો અમારા મોટા ભગત આવ્યા, ભાઈ પંચ વિષય કોને કહેવાય? અરે વાહ, સરસ સરસ. હા લો, હવે વિષયની અંદર જીવીએ છીએ, વિષય રૂપ થઈને જીવીએ છીએ. હા, એ નથી પંચ વિષય. કામ ક્રોધી તો દોષ કહેવાય, એ વિષય થોડા કહેવાય. એ તો વર્તમાન કહેવાય. આ મોટા ભગતને આવું થાય, બોલો જો કરો વાત. આપણે બધા મોટા ભગત, હો બોર્ડ મોટા ભગતનું આપણે બધાનું. પંચ વિષય ક્યાં? હલો બોલો, કોક કોક તો બોલો. તમે બે, તમે ત્રણમાંથી એક, બેમાંથી કોઈ નહીં, તમે નહીં. હલો વિઠ્ઠલ ભગત, અમારે ચતુર ભગત, સુણો ચતુર સુજાણ. વાહ, યસ યસ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે આ જ વાંધો છે, યાદ બધું હોય છે પણ જયારે જગતમાં જાય છે ને બધું ભૂલાઈ જાય છે. એમાં જો ઘર, અમે તો તમને કહું ને, સાચું કહું, એ તો અમારે સાધુને ન આવડે, એ ગોતવા જાય તો પછી પૂછતા નહીં તમે. બોલો પંચ વિષય. હોય આ માણસ માત્ર ભરખી જાય, અમારે સાધુને સત્સંગીને ભરખી જાય. અમે ક્યારેક થાળ કરવા હરિભક્તોને ઘરે જઈને, હો ક્યારેક ક્યારેક રહોડ, અમારે રહોડામાં જ જવાનું, થાળ કરવાનું ક્યાં હોય ભાઈ? સત્સંગીને ઘર હોય, હો મોટું મંદિર હોય પાછું, અને ફ્રીજ ખોલીએ ને તો આપણે એવી ગંધ છૂટે આપણને, એમ થાય કે આ હું આમાં કદડો રાખતા છે. ઓલા પીઝા ને એમની અંદર તો કેવું બધું વપરાણું હોય, કે સારું હોય કંઈ, એ હું ઝીબડીના સ્વાદ માટે જ હોય ને, બીજું શું હોય? બહારથી બધું આવતું હોય, બહારનું બધું એમાં ન વાપરવાનું વાપરવું હોય, અંતઃકરણ આવું કાળું ડિબાણ કરી નાખે. અને સત્સંગી હોય પણ લહણ ડુંગળી તો પાછું વગેરે હાલતું ન હોય પાછું, એટલે રાખ્યા હોય પણ ત્યાંથી ત્યાં ત્યાં રહોડામાંથી લઈને ક્યાંક બીજા ઘરી આવ્યો હોય, પણ અમને પાછી ગંધ આવી જાય કે આમાં લહણ ડુંગળી તો છે પાછી હોય જ. હું અત્યારે વાત કરું છું ને, હરિભક્તો બેઠા છે ને, એ બેઠા બેઠા કહેતા સ્વામી ક્યાં બધું ખોળે છે વધારે, ક્યાંક બીજી વાતો કરો, ક્યાંક બીજી વાતો કરો. બોલો લ્યો, પાંચ વિષય રૂપ જ જીવીએ છીએ, એ તો આ પહેલું અંતઃકરણને હાકું કાબરું કરી નાખે છે ને, એ જ કરે છે, એ જ કરે છે. આફડશેટ તો વહી ગયું હાવ, એ અત્યારે તો ભગવાને કૃપા કર્યા કોરોનાએ કરીને, હો આફડશેટ ભગવાને આપ્યું આ, નહીતર તો આપણે બધાએ મૂકી દીધું હતું. ભગવાને એવી ઝાપટ મારીને એટલે અડવાનું બંધ કરી દીધું, છેટાયો 6 ફૂટ દૂર રહેવાની વાત કરવાની. અને હવે હાવ ભેળા બેન ખાતા હતા ને, હોટલોમાં જ બધા ખાતા હતા, અમેરિકાવાળા તો હા હોટલ જ કરીને ઘરનું જ બંધ કરી દીધું હતું. જાઓ હવે લ્યો, મહારાજ કે ભગવાન એક ઝરીક મૂક્યું ને કેવું કરી નાખ્યું, જીવને મલિન કરનારું આ જ છે બધું. આંખ છે, જીભડી છે, કાન છે, આ મલિન કરે છે. હવે એને ભગવાન સંબંધી કેટલું પસંદ છે કે જગત સંબંધી કેટલું પસંદ છે? એ જ એને જગત સંબંધી જો સાંભળવા મળે. આગળ અહીંયા સત્સંગ હોય, આ કથા ચાલે છે. હલો, અત્યારે આપણા ભક્તોની એક હું વધારે કહું છું, બિચારા આવીને મને ખીજાય પાછા. આ બે દિવસ પહેલાં આપણે ધૂન હતી, ધૂન. હો મહારાજ કે સુધા સાવધાન રહેજો, સાધુનું વચન કેટલા ભક્તોએ ઝીલી લીધું છે અને કેટલા ભક્તોએ ધૂન કરી છે. મને હજી કાલે એક ભક્ત, કાલે ધૂન હતી ને, કાલે જ એકાદશી ને, કાલે ધૂન હતી. તો ધૂન હતી તે એક હરિભગતની સાથે વાતચીત થઈ આપણા ન્યૂજર્સીમાં જ. સાંભળતા હશે કદાચ, કથામાં તો એ પોતે નહીં સાંભળતા હોય પણ બીજા સાંભળતા હશે ઘરના. તો વાત થઈ, પછી મને કહે કે સ્વામી હું કોઈ છોકરા શું કરે છે? તો કે સ્વામી કે આજ રવિવાર છે ને, એટલે માળા કે મોડા બોડા ઉઠે, પણ કે વાંધો નથી બધું સારું. હું કેમ બધું માને? તો માને ખરા પણ બધું નથી માનતા, તમારું વધારે માને. કે તમે થોડુંક કહેજો કે એટલે થોડુંક માને, થોડુંક મોટા છે ને માને નહીં. આપણે બાળ સંસ્કાર ડાયા છોકરાઓ છે, આ તો એકદમ નિખાલસ ભગત એટલે વાત કરી. પછી એણે જઈને વાત કરી છોકરાને, છોકરાએ પછી કલાક બે કલાક પછી મને ફોન કર્યો. મેં કહ્યું કેમ છે છોકરા, આવો બધી વાતચીત કરી. હો તો કે સારું છે સ્વામી, બહુ મજા આવી મિટિંગ શિબિરની અંદર, બહુ સારું સારું શીખવા મળ્યું. હું કહું આજ એકાદશી છે ને? તો કે હા સ્વામી. હું કહું બહુ સારું કહેવાય, પણ એકાદશીમાં આજે તે નાસ્તો શું કર્યો? તો કે સ્વામી હું કહું ભાખરી ને શું ખાધું? એમ કીધું. મેં સીધો ભાખરી અરે શું ખાધું? તો કે ના સ્વામી, મેં ભાખરી નથી ખાધી, મેં ચિપ્સ અને દૂધ પીધું છે. હું કહું તો તે નહીં ખાધું પણ પપ્પાએ તો ભાખરી ખાધી. હા કે પપ્પા કે ભાખરી જ ખાય ને, ભાખરી જ ખાય જ કે અમે કહી તું માનતા નથી. હું કહું તમે તો ડાયા ને તમે ગુરુકુલમાં આવો અને પપ્પા આવું કરે? તો કે પપ્પાની મમ્મી કે મમ્મીનું માનતા નથી. બોલો પપ્પા, પપ્પાને વારો નીકળશે આ સાંભળીને. પણ આવું થાય આપણને જીવને જો એકાદશીનો ઉપવાસ કરવો કેટલો કઠણ પડે છે, એ કઠણ પડે. અને ક્યાંક માંદો પડ્યો હોય તો કેટલો સમય કાઢી નાખે છે ને. ગુણાતીતાની સામે વાત કહી દઉં કે આમ રાતનું જાગરણ ન કરે પણ વીછી ફટકારે તો આખી રાત જાગે. હલો આ બહુ જાજુ ઊંડો થતો છે, હવે પૂરું કરવાનું છે અથવા થોડુંક જ પૂરું થયું. એ મહારાજ, મહારાજ એ ને અને 14 ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી, ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપ થઈ ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી. જો હવે બહુ સરસ આવ્યું, આ જન્મમાં તિમિર ભગત હવે સમજવા જેવું છે. હવે આ જન્મમાં કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. મહારાજ એમ કહે છો જો તમારી કસર નહીં ટળે ને તો બદ્રિકાશ્રમમાં રાખશું અમે. બદ્રિકાશ્રમમાં શું કામ ભાઈ? અહીંયા જ્યાં તે જેમ તે ખાધું જ હોય ને, કાંઈ વ્રત તપ કર્યાનું હોય, કાંઈ ભગવાનનું ભજન ન કર્યું હોય તો બદ્રિકાશ્રમમાં તો કાંઈ વિષય વાસના તો છે નહીં, પણ ખાવાય મળે નહીં. ખાવાનું હું કોઠો બોરું એક બોડ્યું ત્યાં અને પાછું એક જ બોર મળે એક દિવસમાં હો ખાવા. એકાદશીના ઉપવાસ ન કરી શકતા હોય ને, આગળ રાઈડ છૂટી જતી હોય એકાદશી દિવસે, એક દિવસે ઉપવાસ થાય છે? ગુરુકુલમાં કરતા હતા, જો ગુરુકુલમાં કરતા હતા. ગુરુકુલમાં ઉંમર કવડી હતી, 12 વર્ષનું છોકરું હતું ત્યારે ઉપવાસ થતા હતા. બોલો, જીવને થઈ શકે છે પણ દેહને નથી થઈ શકતું. અત્યારે થોડીક સમજણ આવીને એટલે પોતાની બુદ્ધિ એટલે દેહ, બુદ્ધિ છે એ કેવું ન થયું, બુદ્ધિ છે એ દેહ જ છે, અને બુદ્ધિનું કયું કરીએ આપણે એટલે ન થાય. અને નાની ઉંમરમાં તો બુદ્ધિનું એ સાધુ કે એમ જ માનવાનું, એ બુદ્ધિ સાધુનું વચન તરત મનાઈ જાય. ત્યારે કેવા ઉપવાસ હરખે હરખે એવા, અરે છોકરાઓ અમે નાના હતા ને ત્યારે નાનપણમાં ધાણાપાણા વ્રતો કરતા, કેટલા અમારે 50-60 છોકરા ધાણાપાણા વ્રત કરે, એક દિવસ આખો મહિનો સુધી, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ. તમારી વખતે છોકરા ચાંદ્રાયણીનું કરતા હશે? બોલો. અત્યારે ન થાય. અત્યારે એકાદશી એ ઓલા છોકરા કીધું, એ વિદ્યાર્થી છે એવો ગુરુકુલના, હવે એકાદશી ફરાળી ન કરે. બોલો હવે શું કરવું? ન થાય. એટલે મહારાજ કે હવે તમે આ ગાફલાઈ રાખશો ને તો મારે તમને બદ્રિકાશ્રમ ખાલી કોઠા બોરા ફરાળ કરાવીશ. એ કેટલું? એક બોર આપીશ. આખો દિવસ ઉપવાસ કરવાનો, એક બોર ખાવાનો. જોજો હજી આગળ કહે મહારાજ. મહારાજ કે બદ્રિકાશ્રમમાં રાખીશ અને વ્રત તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે, તથા તો પણ ન ટળી તો શ્વેતદ્વીપમાં જઈને નિરનમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે. હવે શ્વેતદ્વીપમાં લઈ ગયા, જ્ઞાન ન ટળી તો શ્વેતદ્વીપમાં શું છે ભૂમેશભાઈ? શ્વેતદ્વીપમાં શું? શ્વેતદ્વીપમાં અહીંયા એક બોર દેતા હતા, શ્વેતદ્વીપમાં કાંઈ નહીં, કોડા કાટ, કાંઈ નહીં, ભગવાનનું ધ્યાન જ કરવાનું. લ્યો એ ફાયદો. ભગવાન તો અહીંયા દર્શન દે, 5 દિવસ અખંડ દર્શન દે છે ભગવાન. તો કરવા હોય તો અહીંયા નથી કરતા ને એ કોઈ વખત, એટલે ભગવાન કે અહીંયા લો, સામે તમારી સામે આવી દરરોજ 5 વખત અમારા જ ભજન કરવાનું, અમારે દર્શન કરવાનું, કાંઈ ખાવાનું નહીં, કરો તપ. લ્યો મહારાજ કે શ્વેતદ્વીપમાં રાખશું, કાંઈ ખાવા નહીં દઈ, નિરનમુક્ત રાખીને ચોખા કરીને ધામમાં લઈ જવા છે. હજી ઘણી વાતો છે પણ મહારાજે હું કામ કેસ આવું? આપણને પોતાના ગીણ્યા છે. મહારાજ આવા દયાળુ છે, તમે મારા થયા છો એટલે અમે કહીએ છીએ ને, અમારે તમને ચોખા કરવા છે ને, મારા ધામમાં જ લઈ જવા છે તમને. આવા દયાળુ મહારાજ છે, પોતાના આપણને ગીણ્યા છે. આપણે મહારાજને કરી ગયા, મહારાજ હવે અમે કોઈના ન રહીને તમને પણ, તમને અમે અમારા માનીએ અને અમે પણ તમારા જ થઈને રહીએ એવી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. સુંદર આ વચનામૃત છે, ઘણું અને અંદર ઘણી વાતો એવી દિવ્ય છે. આમ તો એક એક વચનામૃત એવા છે, એક એક શબ્દ સમજીએ તો આપણને ખૂબ કહી જાય છે. અને એમાંથી મનન ચિંતન કરી અને જીવનમાં પ્રેક્ટિસ કરવી જોઈએ. બધું થાય નહીં તરત, પણ એની થોડી થોડી પ્રેક્ટિસ કરવી જોઈએ. આ વાતો સાંભળીએ, એનો મનન કરીએ, તમે હોય કે અમે હોય, એને આપણા જીવનમાં આચરણમાં લાવીએ ને તો ધીરે ધીરે ધીરે કરતાં કરતાં આ પ્રેક્ટિસ થાય અને થવા માંડે. તો મહારાજ જેવા કરવા માગે છે, નિરન નિરનમુક્ત શું, એકદમ નિર્વાસનિક અને સ્વભાવમુક્ત કરી અને બ્રહ્મરૂપ કરીને પોતાના ધામના અધિકારી કરવા માગે છે, એવા આપણે જરૂર થઈ જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ગઈકાલે સરસ બધા ભક્તોએ ધૂન કરી અને લાભ લીધો. હવે આવતો ઉત્સવ એટલે તહેવાર, મોટો તહેવાર છે મકર સંક્રાંતિ તહેવાર. આ ખૂબ મોટો તહેવાર કહેવાય અને તમારા ગ્રહસ્થો માટે આ અતિ મહત્ત્વનો કહેવાય, દાન પુણ્ય માટેનો. તો એ તહેવાર આવી રહ્યો છે. ખાસ હરિભક્તોની સૂચના એવી હતી કે દર વર્ષે જોળી પર્વ આપણે અહીંયા કરીએ છીએ, તો આ વખતે કોરોનાને લઈને સંતો ઘરે જઈ ન શકે, તો તમારી રીતે જે સામગ્રીઓ કંઈ સ્ટોરમાં જતા હોય તો અનુકૂળતા પ્રમાણે લઈ અને અહીંયા બહાર ટેબલ, લોબીમાં ટેબલ રાખ્યા છે તો એ ટેબલ ઉપર રાખી દેજો. તો અહીંયા તમારી સેવા છે, ઠાકોરજીને અર્પણ થશે. અને એવી રીતે ન કરવું હોય અને તમારે કેસ હોય તો એ પ્રમાણેના ચેક કે જે કંઈ હોય એ પ્રમાણે સેવા તમે મોકલી શકશો. તો ખાસ મકર સંક્રાંતિનો જોળી પર્વ છે. આમ તો જોળી પર્વ દે અમને સાધુને તો ભગવાને ખૂબ છૂટી આપી છે, ઘરે ઘરે જઈને માગવાની ને એવી, પણ આપણે આવેલું છે, તો તમે ભક્તો શક્તિ પ્રમાણે ખૂબ સેવાઓ કરો જ છો, છતાંય આ પુણ્યકાળ દિવસ કહેવાય. આપણી ક્ષમતા પ્રમાણે આ દિવસે પણ ઠાકોરજી અને સંતોને થાળ પાણી છે કે પછી બીજી કઈ સેવાઓ છે, જે કંઈ સંકલ્પ થાય એ ઠાકોરજીને રાજી કરવા માટે સંકલ્પ કરજો. બીજી, ગઈકાલે અખંડ ધૂન થઈ હતી, એમાં ઘણા ભક્તોએ લાભ લીધો હતો અને ધૂન પણ સરસ થઈ. બધાએ આપણા કેન્દ્રોમાં બધી જગ્યાએ અખંડ ધૂનો થઈ છે. આજના ગઈકાલે પવિત્ર એકાદશી હતી. એકાદશીના પારણા બે ભક્તો તરફથી હતા. ઘનશ્યામભાઈ મીરાણી આપણા ભક્તરાજ છે, એના વાઇફના જન્મદિવસ કે એમ કંઈક હતો પ્રસંગ, એ નિમિત્તે હતું. અને કેતનભાઈ કાબરિયા, અહીંયા ઓમ નાનો બાળક આવે છે, તો એના પિતાશ્રી કેતનભાઈ કાબરિયા એમના તરફથી ઠાકોરજીને આજને દિવસે એકાદશીના પારણારૂપ થાળ અને સંતોને રસોઈ હતી. તો એ બેને ભક્તોને વતી આપણે મહારાજને પ્રાર્થના કરીએ, સર્વ પ્રકારે ભગવાન એનું રૂડું કરે. બીજી એક સૂચના, એક વાત છે, એ જિજ્ઞેશભાઈના સાસુ બીમાર હશે, વધારે બીમારી છે, તો મહારાજને આપણે પ્રાર્થના સ્વરૂપે એકાદ બે મિનિટ ધૂન કરીએ, મહારાજ એનું સ્વાસ્થ્ય સારું કરે એ સ્વરૂપે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, એક અગત્યનું છે જે યાદી સ્વરૂપે, હમણાં પાછો આ કોરોનાનો સમય વધારે વિપરીત જેવો થતું જાય છે, એટલે પાછો આપણા ગુજરાતી સમાજમાં આપણા ગુરુકુલ પરિવારમાં ક્યાંક ક્યાંક સાંભળવા મળે છે, રિકવરી થઈ જાય છે પણ ખોટું 15 દિવસ આપણા વ્યર્થ જાય અને આપણે બીમારી આવી જાય અને ઘરમાં બધી મુશ્કેલી થઈ જાય. માટે બને ત્યાં સુધી બધાએ વધારે મેં સાવધાન રહેવું. ઘરની નાની નાની એકબીજાના પ્રસંગો થતા હોય, એમાં ભેગા થતા હોય, એને બદલે હમણાં થોડાક દિવસ, હવે વેક્સિન આવી જ ગઈ છે તો 2-3 મહિનામાં બધાને શાંતિ થઈ જશે, તો એમાંય બને ત્યાં સુધી ટળે તો ટાળવું. કારણ કે અત્યારે આ ઓલું ક્રિસમસની બધા દિવસો આવ્યા, તો એમાં બધા બહુ ફેર્યા છે, એટલે બહુ બધી એના અત્યારે ફેલાવો થયો છે. તો હમણાં 10-15 દિવસ બધા વધારે સાવધાન રહેજો, એવી એક ખાલી યાદી છે. હવે અહીંથી ઠાકોરજીના થાળ થશે અને પછી આપણી રેગ્યુલર સંધ્યા આરતી વગેરે થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ફૂલની બાંધી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ખેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી છો ગલિયા ફરતા મેલ્યા મરમાળા કાનો ઉપર ફૂલડા કોસ્યા લાગે રૂપાળા ફૂલ તણા છો ગલિયા ફરતા મેલ્યા મરમાળા કાનો ઉપર ફૂલડા કોસ્યા લાગે રૂપાળા ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ખેલી નટવરજી ને હાથે દડો ઉછાળે વાલો લટકે મન લેવા એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા ફૂલ દડો ઉછાળે વાલો લટકે મન લેવા એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ખેલી નટવરજી ને હાથે છબી મેં તો અંતર ઠેરાવી ફૂલડાની ટોપી ગોતીને પ્રેમે પહેરાવી બ્રહ્માનંદ કે એ છબી મેં તો અંતર ઠેરાવી ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ફૂલની નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી નટવરજી ને હાથે પહોંચી कुल तनुदारी प्रभु द्विज कुल तनुदारी જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણી અડસઠ તીરથ ચરણી કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી પ્રભુ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ જાની પ્રભુ જય સદગુરુ સ્વામી રૂપે કી મશાલ માથે મોળિયું ને કાને કુંડળ જરિયન કે જામા મોતિયન કી માલા કરમા શોભે રેશમી રૂમાલા એ સોના ના બાજુ ને સોના ના કડા ફૂલો ના શોભે હૈયે હાર અને યંગ યંગ સજિયા શણગાર પિતડા ના ચોર મંડળા ના મોર રસરૂપ મૂર્તિ રાજા ધીરાજ શ્રી ઘનશ્યામ મહારાજ ને ઘણી ખમ્મા એ માના વાલા ને ઘણી ખમ્મા રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી

નાથજી મહારાજની જય, મદન મોહનજી મહારાજની જય, સ્વામી નારાયણ ભગવાનની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટ ભંજન દેવની જય. વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા, ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા, માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો, નીતે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો, ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ, નારાયણં નરક તારણ નામ ધ્યેયમ્, શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ, ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્ય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા, સદ્ધર્મ ભક્તિ રવનં વિધાતા, દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુ કૃષ્ણ.